એક વ્યક્તિ ઝડપથી ચાલી શકે, પણ ટીમ સાથે ચાલીએ તો દૂર સુધી પહોંચી શકીએ. જીવન હોય કે કંપની, ગામ હોય કે દેશ, એકલા પ્રયત્નથી શરૂઆત થઈ શકે, પણ સાચો વિકાસ ત્યારે જ થાય છે જ્યારે સૌ સાથે આગળ વધે છે. ટીમ વર્ક એટલે એકબીજાની તાકાતને ઓળખવી, એકબીજાની કમજોરી ઢાંકવી અને સફળતાને મારું નહીં પણ આપણું માનવું. જ્યાં હું કરતાં અમે મોટું બને છે ત્યાં સમસ્યાઓ પડકાર નહીં પરંતુ અવસર બનીને આવે છે. મિત્રો, યાદ રાખીએ, હાથ એકલા હોય તો કામ ધીમું થાય, પણ હાથમાં હાથ હોય તો ઇતિહાસ રચાય છે. વિકાસ જોઈએ તો ઈગો નહીં, સહયોગ, સંવાદ અને વિશ્વાસ જોઈએ.